श्रीमद् भागवत महापुराण ओम नमो भगवते वासुदेवाय। बारहवां स्कंद पहला अध्याय कलयुगना राजवंशों वर्णन। राजा परीक्षिते पूछू, भगवन कृपा करीने आप मने जणावो के यदुवंशना अलंकार रूप भगवान श्रीकृष्ण जारे पोताना परम धाम में पधारिया त्यारे पृथ्वी पर क्यों वंश आगळ विस्तार पाम्यो तथा हवे कोनू राज्य थशे। श्री सुखदेव जीए कह्युं, प्रिय परीक्षित, प्रिय परीक्षित, मैं तमने नवमा स्कंदमां ए वात करी हती के जरासंघना पिता बृहदर्थना वंश में पुरंजय अथवा रिपुंजय अंतिम राजा थशे। तेना मंत्रनु नाम सुनक हशे। ते तेना स्वामी ने एटले के राजा ने मारी नाखशे अने पोताना पुत्र प्रघोत ने प्रघोतनो राजगादी पर अभिषेक करशे। प्रघोतनो पुत्र थशे पालक, पालकनो पुत्र विशाखयुपनो राजक अने राजकनो पुत्र थशे नंदीवर्धन। प्रघोत वंशमां पांच राजा थशे, तेओ प्रद्योतन नामथी ओळखाशे। आ राजाओ 138 वर्ष सुधी पृथ्वीनो उपभोग करशे। आ पछी शिशुनाग नामनो राजा थशे। शिशुनागनो काकवर्ण तेनो क्षेमधर्म अने क्षेमधर्मानो पुत्र थशे क्षेत्रज्ञ। क्षेत्रज्ञनो विधिसार तेनो अजात शत्रु पछी दर्भक अने दर्भकनो पुत्र अजय थशे। अजय थी नंदीवर्धन अने तेनाथी महानंदीनो जन्म थशे। शिशुनाग वंशमां 10 राजा थशे। आ बधा मळीने कलियुगमां 360 वर्ष राज्य करशे। प्रिय परीक्षित, महानंदीनी पत्नी सुद्रीना गर्भथी नंद नामनो पुत्र थशे। ते खूब बलवान थशे। नंद महापद्म नामना निधिनो अधिपति थशे, तेथी लोको तेने महापद्म पण कहेशे। ते क्षत्रिय राजाओना विनाशनु कारण बनशे। त्यारथी राजाओ प्रायः शूद्र अने अधार्मिक थई जशे। महापद्म पृथ्वीनो एक चक्री शासक थशे। कोई पण तेना शासन उल्लंघन करी शकशे नहीं। क्षत्रियोना विनाश माते कारण होवानी दृष्टिए तो तेने बीजो परशुराम ज समझवो जोईए। तेना सुमाल्य वगैरे 8 पुत्रो थशे अने 100 वर्ष सुधी आ पृथ्वीनो उपभोग करशे। कौटिल्य वात्स्यायन तथा चाणक्यना नामथी प्रसिद्ध एक ब्राह्मण विश्वविख्यात नंद अने तेना सुमाल्य वगैरे 8 पुत्रोनो नाश करी नाखशे। तेमनो नाश थई जता कलियुगमां मौर्यवंशी राजाओ पृथ्वीनुं राज्य करशे। ते ज ब्राह्मण सर्वप्रथम चंद्रगुप्त मौर्यनो राजाना पद पर अभिषेक करशे। चंद्रगुप्तनो पुत्र वारिसार थशे अने वारिसारनो पुत्र थशे अशोकवर्धन। अशोकवर्धननो सुयश नामनो पुत्र थशे। सुयशनो संगत, संगतनो सालिसुक अने सालिसुकनो सोम शर्मा नामनो पुत्र थशे। सोम शर्मानो सतधनवा अने सतधनवानो पुत्र बृहदर्थ थशे। गुरुवंश विभूषण परीक्षित, मौर्यवंशना 10 राजाओ मौर्यनी संख्या चंद्रगुप्तनी साथे 9 ज थाय छे। विष्णु पुराण वगैरेमां चंद्रगुप्तथी 5मा दशरथ नामना एक बीजा मौर्यवंशी राजानो उल्लेख मळे छे। तेनी साथे अहीं 10नी संख्या समजवी जोईए। एटले के मौर्यवंशना 10 राजाओ कलियुगमां 137 वर्ष सुधी पृथ्वीनुं राज्य करशे। बृहदर्थनो सेनापति पुष्यमित्र शुंग थशे। ते पोताना स्वामीने मारीने पोते ज राजा बनी जशे। पुष्यमित्रनो अग्निमित्र अने अग्निमित्रनो सुज्येष्ठ थशे। सुज्येष्ठनो वसुमित्र વસુમિત્રનો ભદ્રક અને ભદ્રકનો પુલિંદ, પુલિંદનો ઘોષ અને ઘોષનો વજ્રમિત્ર નામનો પુત્ર થશે. વજ્રમિત્રનો ભાગવત અને ભાગવતનો પુત્ર થશે દેવભૂતિ. શુંગ વંશના આ 10 રાજાઓ 112 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કરશે. પરીક્ષિત, શુંગવંશી રાજાઓનો શાસનકાળ સમાપ્ત થતા આ પૃથ્વી કણ્વવંશી રાજાઓના હાથમાં ચાલી જશે. કણ્વવંશી રાજાઓ તેમના ભૂતકાળમાં થયેલા રાજાઓની તુલનામાં અલ્પગુણી થશે. શુંગવંશનો અંતિમ રાજા દેવભૂતિ અત્યંત લંપટ થશે. તેને તેનો મંત્રી કણ્વવંશી વસુદેવ મારી નાખશે અને પોતાના બુદ્ધિબળથી પોતે જ રાજ્ય કરશે. વસુદેવનો પુત્ર ભૂમિત્ર થશે. ભૂમિત્રનો નારાયણ અને નારાયણનો સુશર્મા થશે. સુશર્મા મહાન યશસ્વી થશે. કણ્વવંશના 4 રાજાઓ કણ્વાયન કહેવાશે અને કળિયુગમાં 345 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. પ્રિય પરીક્ષિત, કણ્વવંશી સુશર્માનો એક બલિ નામનો શુદ્ર સેવક થશે. તે આંધ્ર જાતિનો અને ઘણો દુષ્ટ થશે. તે સુશર્માને મારીને થોડા સમય સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. ત્યાર પછી તેનો ભાઈ કૃષ્ણ રાજા થશે. કૃષ્ણનો પુત્ર શાંતકર્ણ અને તેનો પૂર્ણમાસ થશે. પૂર્ણમાસનો લંબોદર અને લંબોદરનો પુત્ર ચિબિલક થશે. ચિબિલકનો મેઘસ્વાતિ, મેઘસ્વાતિનો અટમાન, અટમાનનો અનિષ્ટકર્મ, અનિષ્ટકર્માનો હાલે, હાલેનો તલક, તલકનો પુરુષ ભીરુ અને પુરુષ ભીરુનો પુત્ર સુનંદન રાજા થશે. પરીક્ષિત, સુનંદનનો પુત્ર થશે ચકોર. ચકોરને 8 પુત્રો થશે. એ બધા બહુ કહેવાશે. તેમનામાં સૌથી નાનાનું નામ હશે શિવસ્વાતિ. તે મોટો વીર થશે અને શત્રુઓનું દમન કરશે. શિવસ્વાતિનો ગોમતી પુત્ર અને તેનો પુત્ર થશે પુરીમાન. પુરીમાનનો મેદહશિરા, મેદહશિરાનો શિવસ્કંદ, શિવસ્કંદનો યજ્ઞશ્રી, યજ્ઞશ્રીનો વિજય અને વિજયના 2 પુત્રો થશે ચંદ્રવિઘ્ન અને લોમધી. પરીક્ષિત, આ 30 રાજાઓ 456 વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. પરીક્ષિત, આ પછી અવભૃતિ નગરીના 7 આભીર, 10 ગદર્ભી અને 16 કંક રાજાઓ પૃથ્વીનું રાજ્ય કરશે. આ તમામ અત્યંત લોભી હશે. એમના પછી 8 યવન અને 14 તુર્ક રાજાઓ રાજ્ય કરશે. ત્યાર પછી 10 ગુરંડ અને 11 મૌન રાજા થશે. મૌનો સિવાય આ બધા 1099 વર્ષ સુધી પૃથ્વીનો ભોગ કરશે તથા 11 મૌન રાજાઓ 300 વર્ષ સુધી પૃથ્વીનું શાસન કરશે. જ્યારે તેમનો રાજ્યકાળ સમાપ્ત થઈ જશે ત્યારે કિલિકિલા નામના નગરમાં ભૂતનંદ નામનો રાજા થશે. ભૂતનંદનો વંગીરી, વંગીરીનો ભાઈ શિશુનંદી તથા યશોનંદી અને પ્રવિરક આ બધા 106 વર્ષ સુધી રાજ્ય કરશે. આમના 13 પુત્રો થશે. બધા જ બાહલિક કહેવાશે. આમના પછી પુષ્પમિત્ર નામના ક્ષત્રિય અને તેના પુત્ર દુર્મિત્રનું રાજ્ય થશે. પરીક્ષિત, બાહલિક વંશી રાજાઓ એક સાથે જ વિભિન્ન પ્રદેશોમાં રાજ્ય કરશે. તેમાં 7 અંધ્ર દેશના તથા 7 કૌશલ દેશના અધિપતિ થશે. થોડા વિદુર ભૂમિના શાસક અને થોડા નિષદ દેશના સ્વામી થશે. એમના પછી મગધ દેશનો વિશ્વસ્ફુર્જી નામનો રાજા થશે. આગળ કહેવાયેલા પુરંજયથી જુદો બીજો પુરંજય કહેવાશે. આ બ્રાહ્મણ વગેરે ઉચ્ચ વર્ણોને પુલિંદ, યદુ અને મદ્ર વગેરે મલેચ્છપ્રાય જાતિઓના રૂપમાં પરિણત કરી દેશે. આની બુદ્ધિ એટલી દુષ્ટ હશે કે આ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યનો નાશ કરીને પ્રાય શુદ્ર જનતાની રક્ષા કરશે. આ પોતાના બળ પરાક્રમથી ક્ષત્રિયોનો નાશ કરશે અને પદ્મવતીપુરીને રાજધાની બનાવીને હરિદ્વારથી પ્રયાગ સુધી સુરક્ષિત પૃથ્વીનું રાજ્ય કરશે. પરીક્ષિત, જેમ જેમ ઘોર કળિયુગ આવશે તેમ તેમ સૌરાષ્ટ્ર, અવંતી, આભીર, શૂર, અર્બુદ અને માલવ દેશના બ્રાહ્મણો સંસ્કાર શૂન્ય થઈ જશે તથા રાજાઓ પણ શુદ્રો જેવા થઈ જશે. સિંધુ તટ, ચંદ્રભાગાના કિનારાનો પ્રદેશ, કોંતીપુરી અને કાશ્મીર મંડળ પર બહુધા શુદ્રોનું સંસ્કાર અને બ્રહ્મ તેજથી હીન નામ માત્રના દ્વિજોનું અને મલેચ્છોનું રાજ્ય થશે. પરીક્ષિત, આ બધા જ રાજાઓ આચાર વિચારમાં મલેચ્છ જેવા થશે. આ બધા એકી સાથે જુદા જુદા પ્રાંતોમાં રાજ્ય કરશે. આ બધા ખૂબ જુઠ્ઠા, અધાર્મિક અને સ્વલ્પદાન કરવાવાળા થશે. સામાન્ય વાતમાં પણ તેઓ ક્રોધથી રાતાપીળા થઈ જશે. આ દુષ્ટ સ્ત્રીઓ, બાળકો, ગાયો બ્રાહ્મણોને મારતા પણ ખચકાશે નહીં. બીજાની પત્ની અને ધન આંચકી લેવામાં હંમેશા પ્રવૃત્ત રહેશે. પરિણામે ઉગતા જ આથમી જનારત બનશે. ક્ષણમાં રુષ્ટ અને ક્ષણમાં તુષ્ટ એમની શક્તિ અને આયુષ્ય અલ્પ હશે. આ બધા પરંપરાગત સંસ્કાર વિહોણા હોય પોતાના કર્તવ્ય કર્મનું પાલન નહીં કરે. રજોગુણ અને તમોગુણના પ્રભાવથી વિચાર અંધ બનેલા બધા રાજાના રૂપમાં મલેચ્છો જશે. તેઓ લૂંટફાટ કરીને પ્રજાનું લોહી ચૂસનારા હશે. જ્યારે આવા લોકોનું શાસન થશે ત્યારે રાજ્યની પ્રજામાં પણ તેવા જ ગુણો આચરણ અને વાણીમાં વૃદ્ધિ થઈ જશે. રાજાઓ તો તેમનું શોષણ કરશે જ, પરંતુ તેઓ પરસ્પર પણ એકબીજાને દુઃખી કરશે અને છેવટે બધા જ નષ્ટ થઈ જશે. ઇતિ શ્રીમદ્ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ દ્વાદશ સ્કંધે પ્રથમો અધ્યાય, 12મા સ્કંધ અંતર્ગતનો પહેલો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.